એ ભગવાન કેવડાવે એની જોખમદારી, જોખમદારી એની છે. કોની જોખમદારી પર કેવડાવે? નરકે જવાની નિશાની હોય તો જે કરાવે ને બોલે ને, તમને શું નુકસાન? મને પર્સનલ કોઈ નુકસાન નથી, પણ અત્યારે દુનિયામાં જે બધા જે એ થાય છે તોફાનો ને બધું, એ બધા આ ધર્મ ને લીધે જ થાય છે. એનાથી દુનિયા ને બહુ નુકસાન છે. જે શીખ લોકો જે તોફાન કર્યું હોય હજી પણ ચાલે છે, ધર્મ ને લઈને જ છે. ધર્મ ને લીધે ધર્મ એવું કેતો નથી, પણ ધર્મ ની ચુસ્તતા છે, અંધ ચુસ્તતા છે, ધર્માંધતા છે તે. બાકી ધર્મ એવું ના, ધર્મ તો કોઈ વળવાનું ના પડે. શું કહ્યું? બધા ધર્મો વધવાનું ના પડે, ઝઘડો કરવાનો ના પડે. ધર્મ ને લીધે જ ઝઘડો થાય છે. ધર્મ ને લીધે જ ઝઘડો થાય છે. ના, ધર્મ એવું નહીં કહેતો. લોકો એવા એના જે આગેવાનો છે ને, તે વેપારી થઈ બેઠા છે, એ ત્યાં ઝઘડા થાય. આપડે તેના દૂર રહેવું. આપડે એની જોડે ક્યાં કકડાટ કરીએ? આપડે પાર જ ના આવે ને. આપડે કકડાટ કરીએ તો આપણને દુઃખ ને. આપડે આપડે આપડે સેફ સાઈડ ખોરી કાઢી આપડે શું રીતે કરવું? બીજો ઉપાય નથી ને. આ તો આટલું આટલું દેશમાં થાય એટલું નહીં, અઢી અબજ માણસ ખરાબ થઈ જવાનું છે. એટલે મેં તમને પહેલો પ્રશ્ન પૂછ્યો. એટલે જ આ પ્રશ્ન પૂછ્યો પહેલો. આ તો બધા પાપ ભરાઈ રહ્યો છે ને, જે અઢી અબજ માણસ ખરાબ થઈ જવાનું છે. અને સફાસર થઈ જવાનું, અઢી અઢી અડધી વસ્તી ઘટી જાય છે. તારે ફરી નવે થતી યુગ તારો પલટો થશે. એટલે એમને પલટો થાય ને. માટી અને ઘઉં બે ભેગા થયા. શું થયું? અરે ઘઉં માં ખપ્યા. એટલે તિરસ્કાર ના કરવો. આપડે તિરસ્કાર કરીએ તો જંપલાઈ નહીં. તિરસ્કાર જે બોસ છે ભોગવ છે. શું કહ્યું? એવું નથી કર્યા ને. સાહેબ શોભે માનવતામાં, શોભે એ કર્મ થી ફરી માનવતા મળે. અને માનવતા ન શોભે એ કોકનું લઈ લેવું, કોઈનું પડાય લેવું, કોઈનું ખાઈ જવું, ભેરચેર કરવી, સર ને જૂઠું બોલવું, લુચાઈ કરવી, એ બધું મનુષ્યનો પણ ગુણે શોભે નહીં. એ બધું જાનવર પણ કોઈની સ્ત્રી હમો ખરાબ થતી જોવું, એ જાનવર પણ કહેવાય. શું કહ્યું? દરેકે પોતાની સ્ત્રી એની સાથે જ ન થતો હિસાબ. કુદરતનો દોષ નથી ને, બહારનો જો છે. કારણ કે આ બધું જાનવર પણ કહેવાય, વાઇલ્ડનેસ કહેવાય. એ વાઇલ્ડનેસ થી આગળ જાનવર પણ થાય. અને વાઇલ્ડનેસ ના હોય, માનવતા હોય, ફરી મનુષ્ય થાય. અને સુપર હ્યુમન એવા ગુણ હોય, પોતાનું સુખ બીજાને આપી દે તો દે, એવા ઓછા હોય પણ નહીં. પણ માનવતા સુધી માણસે રહેવું જોઈએ. કોઈનું પાકીટ પર્સ જડ્યું આપણને અને તેઓ $2,000 હોય તો આપણા મનમાં તરત વિચાર આવવો જોઈએ, એક મારવી પડી જાય છે તો મને કેટલું દુઃખ થાય છે. તો એને થતું છે ને, આપણો વિચાર આવવો જોઈએ. એટલે પછી એને કહેવડાવીએ ગમે તે રસ્તે, એને પછી આપી દઈએ. તો માનવતા નહીં તો ખાઈ જવું, એ તો પાસેતા છે જ. તમે સમજ પડી ને? કયા ગામ ના ઉગલી ગયો? સોજિત્રા. તમારી આપતવાણી માં એવું છે કે બધા જીવો જેટલા છે એટલા જ છે, વધઘટ થતી નથી, તો વસ્તી કેવી રીતે વધે છે? વસ્તી છે તે અમુક માણસ યા બીજા જીવો જે છે તે ઓછા થાય છે, ત્યાં માણસો વધી જાય છે, અને અહીં ઓછા થાય તો પેલા વધી જાય છે. જીવ તો હરકત છે, પરમાણુ એ હરકત છે. એક પરમાણુ ની વધઘટ નહીં થતી, આટલું બધું બાળી મેલી છે, નાશ કરીએ છીએ, આમ થાય છે. એક પરમાણુ વધતું નથી, ઘટતું નથી, એ હરખાત પર બધું જગત સરખું જ રહે છે. કાયમ માટે આ બધી અવસ્થાઓનો નાશ થાય છે, અને મૂળ વસ્તુ તેની તે જ રહે છે. સમજે પડી તમને? ત્યારે નાશ થાય છે અવસ્થાઓ. તેજી કડવો થઈ, બીજ થઈ, ત્રીસ થઈ, ચોથ થઈ, એ બધી અવસ્થાઓ કે. પણ ચંદ્ર તેનો તેજ, તમે સમજ ભાઈ ને, તે ફેજી બધા નીચે વિનાશી છે, અને ચંદ્ર અવિનાશી છે. શું છે? સમજાયું તમને? સમજાયું? જે પૂછ્યું પૂછાય બધું. હા, હવે બે ત્રણ જણા છે આવીને ટાઈમ ના નવરાશ ટાઈમ અહીંયા આવીને રાતા 11:30 થી બે આગળ બેને કહ્યું તું મારે તો આવશે, આયા પણ જો ને આયા ને. મારે ત્યાં આવવાનું છે એમ કે, મારે ત્યાં આવવાનું છે. કઈ રે છે નિરુબેને? કહી રાખજે. હા, તો જમવા જાઓ, જમવા પછી જવાનું. ન્યુ જર્સી માં શિરીષભાઈ શાહ છે. શિરીષભાઈ શાહે અમને કહ્યું કે દાદા પાસે ખાસ જજો. ન્યુ જર્સી માં શિરીષભાઈ છે ને, એમને કહ્યું તું કે દાદા પાસે ખાસ જજો. બઉ સારું થયું. આજ આયા તો હવે લાભ થશે તમને. રાવડા આમ રહી જ કયા કરના? વડોદરા. તમે ખરેખર શું? કનુભાઈ ના કનુભાઈ તમારું નામ? કોણ છે? કનુભાઈ. એમનું નામ ખરેખર કોણ છે? પપ્પા. પપ્પા તારે મન પપ્પા પપ્પા તો એ તારા પપ્પા, બીજા લોકો કઈ પપ્પા છે? ખરેખર તમે આત્મા છો, સમજ પડે ને? એટલે આત્મા ખરેખર શું છો એ જાણવું જોઈએ. એ જાણ્યું નથી ને અત્યાર સુધી, તેથી ચીરે છે કેવડાયેલું. આ એ જાણે એટલે સંસારના બધે તમને આશીર્વાદ મળી જાય અમારો, પછી ચિંતા ઉપાધિ ના થાય. સમજ પડે ને? એને તારી ઈચ્છા છે ગણવાની? તારી ઈચ્છા છે? ગુજરાતી બોલતા નહીં આવડતો એને, કોઈને ચંદુ રાખે, કોઈને સંજીવ રાખે, નામ પાડે ને બધાના. ત્યાં મારે કેવી રીતે ઓળખવું પછી? આ દરેક વસ્તુ નામ પાડે તેથી ઓળખાય છે ને, અને ઓળખાય તો બોલાવા. આનું નામ, આનું નામ, આનું નામ, આનું નામ, દરેક વસ્તુ નામ. એ રીતે આ એક વસ્તુ છે, એનું નામ આ જે દેખાય છે કે કોને સંભળાય છે એ બધું નામ છે, એ રૂપી છે, રૂપી રૂપી એટલે ઇન્દ્રિય થી માલુમ પડે એવું. મય અરૂપી છે આત્મા, તે અનામી છે અને નામ ભામ કશું નથી. હવે એ આ છે આત્માનું આ, અને આપણે કઈ હું છું હું છું એટલે આ ભૂલ ચાલુ આવ્યા છે. એટલે આપણે કોણ છીએ તે જાણીએ આત્મા છીએ એવું, તો પછી આને કોઈ ગાળ પડે તો આપણને અસર ના થાય. આપણે જુદાને સંજીવ જુદો, સંજીવ ના કામ શું કરે છે એ જોયા કરવાનું તમારે, બીજી એટલી જ બીજી કોઈ ફરજ નથી. પોતાની ફરજ ચૂક્યા છે આ બધા. તે ભાઈ અશાંતિ રહેશે ને કોઈ કોઈ ભાઈ અશાંતિ થતી નથી, એ ધ્યાન લીધે રહે પછી ના રહે. એ કાલે જ્ઞાન લીધા પછી એટલે મારી ચેતન છે આત્મા, એ ચેતન છે. અને આ ચેતન નો મારી ભાઈ જેમ પેલા તેલ આવે છે ને તેલ, એમ પાવર ભરેલો આવે છે. શું આ પાવર ચેતન ભરેલો છે, ત્યાં નિકેલ નિકેલ ચાર્યા કરે છે, કાવું પીવું પડે રાખ મરી જાય, શ્વાસ ના લે મરી જાય. આ પાવર ચેતન છે, પેલું મૂળ ચેતન છે, દરઅસલ ચેતન. અને ગુણધર્મ જુદા જુદા હોય દરેકના, જેમ હોના નો ગુણધર્મ જુદો અને તબા નો ગુણધર્મ જુદો, બે જુદા પાડી શકાય ને ગુણધર્મ જાણે છે, એવું બધું જુદું પાડી શકાય. ત્યાં સુધી હું સંજીવ છું એવું બોલું તે રોંગ બિલીફ છે. શું છે રોંગ બિલીફ? રોંગ બિલીફ, સાચી બિલીફ નથી. એટલે સાચી બિલીફ થાય એટલે ઉકેલ આવે. થોડું સમજાય પછી સમજ જાય ને કે ગીતા માં બધું આવી જાય છે. જ્ઞાની પુરુષો વર્ણી અજાયબી કહેવાય, કે જરામાં ખિંચિત માત્ર બુદ્ધિ ના હોય ત્યારે આપણું કામ થાય. શું કહ્યું? જો કોઈ પણ જાતની ભીખ નથી, લક્ષ્મી સંબંધી ભીખ ના હોય, વિષય સંબંધી ભીખ ના હોય, માન કીર્તિ ભીખ ના હોય, કોઈ પણ ચીજની ભીખ ના હોય ત્યાં તો આ પ્રગટ થાય જ્ઞાન. જ્ઞાની પાસે અત્યારે બોલાય નહીં કોઈ થી, વિનય માં જ રહેવું જોઈએ. પણ અત્યારે તો લોકો શીખવાડે મગજ માં શીખવાડે નહી, પછી પોતાનું અહિત કરે, પોતે પોતાનું અહિત કરે, બીજા કોઈ નું અહિત કરે. કારણ કે મારી વાણી તમારા આત્મા કબૂલ કરે એવી જ હોય, તમારા આત્મા સીધો કબૂલ કરવો જ જોઈએ, તો એ ચોખ્ખી વાત છે. આત્માને કબૂલ કરે માનવી નહીં. શું કહ્યું? કોઈ જૈન કે કોઈ વેદાંતિ કે વૈષ્ણવ એવું કોઈ તીર્થંકરો એ ના હોય. તીર્થંકરો તો વિતરાગી હોય. કેવું હોય? નિષ્પક્ષપાતતા હોય, પક્ષપાત ના હોય. એ વેદાંતિ હોય, વૈષ્ણવ હોય કે જૈન હોય, જૈન માર્ગ પક્ષપાતી છે. જૈનો તીર્થંકરો પક્ષપાતી ના હોય, એ તો નિષ્પક્ષપાતી હોય. એમને કોઈ જ કાંઈ પક્ષપાત હોય નહીં. કૃષ્ણ ભગવાને છે તે એ છેવટે છે તે એમના કાકા દીકરા જૈન તીર્થંકર, એ જૈન નતા પણ તીર્થંકર હતા. એ મહાવીર 24 માં 23 માં પાસ ના અને 22 માં કે આપણે નેમિના 22 માં તીર્થન કરે કૃષ્ણ ભગવાન ને કાકા દીકરા એમના થકી કૃષ્ણ ભગવાન પામ્યા. હવે કૃષ્ણ એ થશે બધા એવા કેટલા વખતે દેશ માંથી આવ્યા છો? બે મહિના થયા. હા, રિટાયર થઈ ગયા? કેટલા વર્ષ થઈ ઉંમર? અમદાવાદ માં તો કમિશનર એ બધા જ્ઞાન લઈ ગયા તમારા ગામ ના. દાદા, આ ભાઈ એમના જમાઈ થાય છે અને અમારો ફ્રેન્ડ થાય છે. આ પણ ગાંધીનગર જ. સંજીવભાઈ પૂછે છે કે અમે અમેરિકામાં કયા કર્મો ખપાવવા આયા? આ અમેરિકામાં અમે કયા કર્મો ખપાવવા આયા છું? કોણ કે? ઇન્ડિયામાં નહીં નહીં આવવું પડ્યું અમારે. તદ્દન સીધી લાઈફ ખપાવવા માટે અહીંયા આવેલા છો તો આવી લાઈફ હોય, આવી લાઈફમાં જીવવાય ના દે ત્યાં તો લોકો તે અહીં જીવવા દે. બધા તો જીવવાય ના દે. પાડોશી જીવવા દે, એને ગમે નહીં. આ તમે સીધા છો એ પાડોશી ગમે નહીં. હોરા મારી ગોલા મારી કઈ હાલે. તમારી સીધી લાઈફ છે, કઈ તો ભોગવવા આવ્યા છો, ભોગવો અને પછી તો આવશે. પાછા કોઈ ગોધા ખાવા છે ને તો આવશે, ગોધા ખાવા પડશે. પાછું દાદા, આ તીર્થંકર અને હરિહંત દેવ એ બે વચ્ચે તફાવત છે. તીર્થંકર બીજું કોણ? હરિહંત દેવ. હરિહંત અને તીર્થંકર આપણે નમો હરિહંતાણ અને નમો સિદ્ધાણ કેમ બોલીએ છીએ? સિદ્ધ ભગવાન ની વચ્ચે શું ફેર તો? હરિહંત અને સિદ્ધ ની વચ્ચે. હરિહંત અને સિદ્ધ ની વચ્ચે શું ફેર? હરિહંત એટલે જાતે દેહ ધારણ કરી અને લોકોને લાભ કરતા હોય, દર્શન આપે, બીજી સમજણ પાડે અને દેશ ના આપે. પોતે કાર્ય પોતે બોલે નહીં તો એ કે પ્રકાર બોલતે એ દેશતા નીકળ્યા કરે. હું પોતાનું બોલવું ના પડે, બોલાય નહીં. દેશના નીકળ્યા કરે એટલે દેશતા ઉપદેશ ના કહેવાય. દેશના એમને નીકળ્યા જ કરે. હા, અમારી દેશતા કરાય. એક આદેશ આ સાધુઓ જે બધા કહે છે એ તમારા બટાકા છોડો તમે ફળ છો એ આદેશ કહેવાય. આદેશ એટલે આજ્ઞા કરે છે. આવી ખોટી આજ્ઞાઓ કરે છે. પછી ઉપદેશ કરનારો સઠ્ઠું ગુણસ્થાન ધરાવતો હોય ને આત્મદર્શી થયેલી હોય તે એનો ઉપદેશ લેવાય. આ લોકો તો ઉપદેશ ના લેવાય. અત્યારે જે આચાર્ય છે ને એમનો ઉપદેશ કોઈ ના લેવાય. શ્રીમદ આચાર્ય ના કહ્યું કે આજના આચાર્ય આચાર્ય નો દોષ એનો ઉપદેશ લેશો નહીં. આહાર આપજો, આહાર આપજો પણ ઉપદેશ લેશો નહીં કે છે. કારણ મિથ્યા તીર્થ છે બધા. હવે હરિહંત અને સિદ્ધમાં હરિહમ તો જયારે છેલ્લી દશા નિર્વાણ પામે ત્યારે ચિત્ત થાય, ફરી જન્મવા નહીં કોઈ દાડે, એ સિદ્ધ થાય, ફરી જન્મવાનો નહીં. છેલ્લો દેહ હરે હરનો દેહ, પછી આગળ બીજો દેહ ના હોય, એટલે ચરમ શરીર હોય. પણ દાદા સિદ્ધ ને તો આકાર રંગ મોહ માયા કશું જ ના હોય, એટલે શું પ્રકાશ સ્વરૂપે હોય? આ દેહ નો જેવો આકાર છે, જે દેહ ને આકાર જે દેહ, તે દેહ નો એક તૃતીયાંશ ભાગ બાદ કરી અને બીજો ભાગ રહ્યો હોય. એટલે ભગવાન હતા 7 ફૂટ ના, તે 7 ફૂટ નો દેહ તો રહેલો, પણ વન થર્ડ ભાગ થઈ ગયેલો, ભાગ થઈ ગયેલો, કઈ એ છે ને કોલું પૂરો ભાગ ઉડી ગયો. તથા આત્મા નો ભગવાન સાથે નો સંબંધ તો બે પ્રકારના આત્મા આ દેહ માં, એક મૂળ આત્મા અને એક મિકેનિકલ આત્મા. મિકેનિકલ આત્મા આજે ખાય છે, પીવે છે, ઠંડા જાય છે, પાણી રે, બાથરૂમ માં જાય, શ્વાસ લે, ઉચ્છ્વાસ લે, એ જો શ્વાસ બંધ કરે તો મરી જાય મિકેનિકલ. અને મૂળ આત્મા ને કશું થાય નહીં, એટલે આ શ્વાસ લે છે એને સતર કહેવાય છે, સતર સતર. અને મૂળ આત્મા અચળ કહેવાય, તે સતરાચર જગત. સતરાચર શબ્દ સાંભળેલો છે? સતરાચર, સતર એટલે ચંચળ, આ શરીર નો બધો ભાગ ચંચળ છે, વિનાશી છે. અને આત્મા અચળ એટલે અવિનાશી. એ અવિનાશી આત્મા એને ભગવાન કહેવાય, અને આ ચંચળ આત્મા એ વિનાશી એ જીવાત્મા કહેવાય. અને શરીર ને આત્માનો જીવાત્મા ને સંબંધ શું છે કે મારા પણ શરીર ને કહે છે, તેથી આ જીવાત્મા નો અવતારો થયા કરે છે, હું કરું છું એવું કહે છે. એટલે બસ શરીર સ્થૂળ વસ્તુ છે. ઘણા માણસો લોકો દુખી છે તો બધા આટલું બધું દુઃખ કોને આવી દુનિયા બનાવી છે? કોઈ મુખાએ બનાવી છે, પોલીસે બનાવી છે, કોણ બનાવી છે? આ બધા દુખી છે, આ બધી દુનિયા દુખી છે તો કોને બનાવી? ભગવાન બનાવી નથી, ભગવાન ખોટો આરોપ કરે. આ વિજ્ઞાન થી ઉભી થયેલી દુનિયા, અને પોતે પોતાનો પોતે પોતાનો જોખમદાર છે, બીજા કોઈ અમા ભગવાન હાથ ગાળ્યો નથી. પ્રોજેક્ટર જ પોતે જે કરું તેનું ફળ તારે જ ભગવાન હિસાબ હોય તો જ ગ્રહણ કર્યા કરવાનું. ભગવાન પ્રકાશ આપે છે જીવ માત્ર ને, બીજું કઈ આવતા કરતા લેતા. એટલે આપણી જવાબદારી પર જે કરવું એ કરો. તમે કોની જવાબદારી પર કરતા હતા બધું? તમે કોની જવાબદારી પર કરતા હતા? તમને પૂછે તમે કોની જવાબદારી પર કરતા હતા બધું? પોતાની જ જવાબદારી આ દુનિયામાં. આ વાય ત્યાં જોયેલી વાય એમાં ભાઈ નીચે જઈને તું કહું તું ચોર છે તો શું ભાઈ શું કે આપડે ભાઈ ને કે તું રાજા છે એટલે આપણે રાજા કે આ બધું પડઘો છે જગત તો આ તને દુઃખ આવે છે ને તે તારું આપેલું પાછું આવે છે હા જે જે દુઃખો ભોગવે છે પોતાને જ આપેલો દુઃખો ભોગવે છે જે સુખ ભોગવે છે તે બધા સુખ આપેલા ભોગવે છે માટે સુખ જોઈતું હોય તો લોકોને જીવન સુખ આપે અને દુઃખ જોઈતું હોય દુઃખ આપે જે ઠીક લાગે એ આપજે અને સુખ દુઃખ નું મિક્સર જોયું તો મિક્સર આપજે મિક્સર સિવાય ના ફાવતું હોય એકલું સુખ ગળ્યું લાગે તો બહુ ગળ્યું ના ફાવતું નહીં કડવું નાખીને મિક્સર પાડે બસ ત્યાર કરી શું કે છે ભાઈ ઘણું પૂછવું છે પણ કોને છે કોને છે જેને શરીર પસંદ કરવાનું હોતું જ નથી એનો કર્મ કરે છે ને તે હિસાબે એને મળી આવે છે સારા કર્મ મળે કરે તો શરીર સારું હોય ખરાબ કર્મ કર્યા હોય તો શરીર ખરાબ હોય એટલે જેવા કર્મ કરે એવું શરીર મળ્યા કરે અને મા બાપે કર્મ ઉપર આધાર ખરાબ કામ કર્યા મા બાપ ખરાબ મળે અને સારા કર્મ કરે મા બાપ સારા મળે બધું સારા કર્મ મળે કરે એટલે પુણ્ય બંધાય તો પુણ્ય રૂપી મિત્ર તમને બધે સારું ફળ આપશે અને પાપ રૂપી દુશ્મન તમે કઈ બધે દુઃખ આપશે ન્યાયાધીશ ભાઈ પૂછે છે કે તમારા કહેવા પ્રમાણે આ જીવન માનવી પોતાની જવાબદારી મેળવે છે અને પોતાની જવાબદારી એ જીવે છે તો કર્મના ન્યાયાધીશ કોણ અને શા માટે સમજે છે પૂછે છે પોતાની જવાબદારી ઉપર મેળવે છે આ જીવન એટલે આપણા સારા કર્મ નું ફળ છે આ શું છે અને પોતાની જવાબદારી જે પોતાના સારા કર્મ ના આધારે જીવીએ છીએ આ તો એનો એનો કર્મ નો ન્યાયાધીશ કોણ આ સારું કે ખોટું કરનાર નથી કરનાર ન્યાયાધીશ કોણ કે છે શું કે છે હા આટલું અફીણ અફીણ છે શબ્દ સાંભળું આટલું અફીણ કહી જાય શું થાય એટલે ન્યાયાધીશ ની જરૂર નથી ન્યાયાધીશ ની જરૂર જ નહીં અભિનય મારી નાખે એ મારું જોખમ છે જે કર્મ કર્યા એવું એનો કોણ ન્યાયાધીશ એ કે છે એ મારું જોખમ થયું મેં ખાધું ને હું મરી ગયો પણ મેં જે કર્મ કર્યા એનો ન્યાયાધીશ કોણ એ કર્મ કરે તે તને મારવાનો હતો ને ભેગું કર્યા ભેગું થઈ જાય કુદરતી રીતે આ બધો ઇફેક્ટ છે ઇફેક્ટ પણ કશું ન્યાયાધીશ ની જરૂર ના પડે એની મેરેજ આવે ત્યારે પરિણામ આપડે પરીક્ષા આપી પછી તું કહો એનો ન્યાયાધીશ કોણ ફળ આપવાનું, ન્યાય આપવા નહીં. એવી રીતે આ બધું ફળ છે આ ભગવાન. હમણાં ન્યાયાધીશની જરૂર નથી, ભગવાન ની જરૂર નથી. કોઈ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. પોતાને જો ગમે તે પોતાનું જીવન ટૂંકાવી દે તો તેમાં ખોટું શું? કોણ ખોટું કે છે? દરિયો ઘડો છે, બધા રેલવે ગાડીઓ જાય છે, કરે છે. ટૂંકાવવું નહીં તે સારું છે, પણ ટૂંકાવી દેવું હોય તો કોઈ ના નહીં પડતું. એટલે તમારા કહેવા મુજબ એમાં કઈ ખોટું નથી, ટૂંકાવી દે એમાં કઈ ખોટું નથી, એવું તમે કહો? એ સજ્જડ પાડે લોકો કે આવું જો કાર્ય થશે તારાથી તો ફરી ઘણા આવતા આવા આવા જશે. માટે આવું કાર્ય ન થાય ઉત્તમ છે એવું સમજે પડે. તેમ છે જયારે ખપાય વગર રહે નહીં તો બધું કરવાનું છોડે નહીં. આપઘાત કરવો ના જોઈએ બનતા સુધી. કુદરતી રીતે મોત આવે તે જ બધું. માનવી પોતાની જાતે આ જીવન મેળવે છે, પરંતુ કરોડો માનવીઓને આ જીવન મંજૂર મંજૂર કોઈને ના હોય. કોઈ માણસ ને કઈ પણ મંજૂર હોય નહીં. ગાયો ભેંસો થવાનું કોઈ ગમતું છે કે? તો પછી તમે કહો છો પોતાની જાતે જ મેળવે છે, તો એ મેળે શું કરાય? એવું આ બધી જેલ જ છે. આ દેવ લોકો જેલ માં છે, મનુષ્યો જેલ માં છે, મનુષ્ય બીજા જાનવરો જેલ માં છે, અને નરક ગતિ ના જેલ માં છે. દેવો છે તે સોનાની બેડી છે, નજરબંધી. શું છે? સોનાની બેડી, નજરબંધી. નજર ક્યાં દ્વારા? તમે જોયું ને? એટલે જેલ જેલ માં નહી, ત્યાં નજર ક્યાં? એટલે સાધારણ જણ સાચી પુરાવતા હોય ને એવું પુરાવી પડે હાજરી. નજર ક્યાં દેતા? એમને જેલ જેવું લાગ્યા કરે ખરું. આ મનુષ્ય સાદી કેદ માં, સાદી કેદ એટલે પેટમાં દુખતો હોય ને ભોગવું પડે છૂટકો. એને સમજાયું નથી આ જેલ શું છે. હે? આ ના સમજાયું એમને. હવે ચાર પાર આવે જે માનવીઓ જીવન મંજૂર ના હોય ને તેને જેલ. એમ કે છે કે ભગવાન આપતો નથી જીવન, પોતાની જાતે જ મેળવે છે, તો પછી એને ગમતું નથી છતાં એવું જીવન શું કરવા મેળવે છે? પોતે પરીક્ષા આપે તો બરોબર, સારી આપે એટલે તપાસ જ થાય ને. સારી ના આપે એટલે ના ગમતું જીવન આવે, અને સારું આપે તો જોઈએ એવું આમ ફર્સ્ટ ક્લાસ જીવન આવે. શું કહે છે? પરીક્ષા જ ના આપે તો ખરાબ. જે પાપ એને ખરાબ કર્મ કરે તો ખરાબ આવે, સારો કર્મ કરશે. લોકોને દુઃખ આપશે, દુઃખ કોઈને આપીશ નહીં. આપી કોઈને દુઃખ આપીશ નહીં. સૌ કહ્યું ને ભાઈ, એટલું શીખવાનું છે. દાદા એમનો પ્રશ્ન એવો છે કે આપણે શું કરવા મનુષ્ય જન્મ? આપણે જાતે જ લેવાનું હતું તો આપણે શું કરવા મનુષ્ય જન્મ? આપણે શું કરવા જન્મ લીધો? આપણે જાતે જ આપણે બધું કરીએ છીએ, આપણા કર્મો આપણે જાતે જ ઉભા કરીએ છીએ, દુનિયા આપણે જાતે કરી છે, તો પછી કે આપણે શું કરવા મનુષ્ય જન્મ લીધો? ભગવાને જો નથી કર્યું. પરિણામ છે કાર્ય કારણ, એટલે કારણો તે ખરાબ કર્યો તેનું ફળ આવ્યું. આ સારો કરીશ તો તેનું ફળ આવશે. એટલે આ કાર્ય છે, પેલું કારણ હશે. સારા કારણ સેવીએ એટલે સારું કાર્ય મળે. આ ઇફેક્ટ છે, પેલું પોઝિટ છે. ભણ ક્યાં નથી ભણેલો? ગાડી કેમ કે અને તું ઉભી થાય રાખું તારા ઉતાવળ થાય તો પછી અહીંયા આવે કે ના આવે, ઇફેક્ટ છે. એ કોઝિજ કર્યું માટે ઇફેક્ટ છે. શું થયું પછી તું તારે કે તડકા જવું પડે મારે ત્યાં તારું મગજ ખસી જાય એટલે તું કોઝ કર્યા કરો નઈ. તો એ કોના હાથમાં છે? કોઝ કોઈના હાથમાં નથી. આ ત્યાં જતે પેલો ત્યારે જે કાર્ય કર્યું તેનું ફળ આ વજન ત્યારે લીધે આ ધક્કો આ તો આ ભબડો ફરે ફર્યા કરે છે. તારા હાથમાં છે જ નહીં. શરૂઆત થી ભબડો ફરે છે ને ત્યાં ભબડો ફર્યા કરે છે. લોક કહે હું ફરું બસ એ જ પૂછશે. પણ સારો કર્મ કરતો હોય ત્યારે ફળ સારું આવશે અને ખરાબ ફળ ખરાબ આવશે. સમજ પડી ને? માટે સારો કર્મ શરૂઆત કરજે તારાથી. વિચાર ભાવના હારી રાખજે. ભાવના નો અધિકાર છે. ભાવના નો અધિકાર છે. તારા હાથમાં ભાવના ની સત્તા છે, બીજી કઈ સત્તા નથી. ભાવના ભાવના એમ જ કહ્યું ને. આપડે ખોટું કરીએ તો મનમાં એમ થાય કે આ ના થવું જોઈએ અને સારું થવું જોઈએ એટલી ભાવના કરું ને તો બહુ થઈ ગયું. હેલો થશે એટલું. એટલે તમને પ્રશ્ન પૂછ્યો એટલે આ પૂછું છું પ્રશ્નો. એટલે જ આપણે પ્રશ્ન પૂછ્યો. ના ભાવના હારી કઈ ને તો ફળ મળશે. ભલે ખરાબ કાર્ય થઈ ગયા ભાવના હારી પડે. ભાવના જો અબ્દલ પડે તો કામ નીકળી જાય. બાકી નહીં તો આ તો બધું હા એ ઠોકા રિએક્શન રિએક્શન રિએક્શન એક્શન તારે આજ કે છે. ભાવના તારી છે. છુટકારો થશે. છુટકારો ક્યાં થશે? કોણ આપશે છુટકારો? કોણ આપશે પેલી પૂરી છે પોતાનું ધર્મ રહેજો. સારા વિચાર માં રહેજો. બધા બહુ વિચિત્ર કાળ આવી રહ્યો છે. ભયંકર જોખમ છે. આ તો આ તો નહી પહેલી પુણ્ય નો હરી અબજ માણસ ઉડી જવાનું. પૂછે છે કોઈ એવો નક્કી પિરિયડ ખરો? કોઈ એવો સમય ખરો? કોઈ કેટલો સમય લાગે? 10 વર્ષ સુધી માં 94 સુધી માં. અને પછી 2005 માં મેં લખ્યું છે વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે ઇન્ડિયા. પુસ્તક માં 1970 માં લખેલું કે વર્લ્ડ નું કેન્દ્ર થઈ જશે આ 2005 માં. ત્યારે 19 વર્ષ થયા. એ 94 પછી બધું લાગે પણ છે અને પછી હિન્દુસ્તાન દશા વાર છે. આ લોકો ને તો પૂછવા ઉપર છે કે અમારું જીવન કેવી રીતે જીવન કેન્દ્ર થશે. જય સત્ય. ઉકળી જવાનો વિચાર કરે છે ને? ઉકળી જવાનો વિચાર કરે છે ને? આપણે ગમ્યું કે આ બધું મળી જશે. ઇન્ડિપેન્ડન્ટ કે આવું આ પર્વતતા ન ફાવે એ બે જુદું પડે ને? હા, એ તો જુદું જ પડે. એમને થોડું એ છે તબિયત નું, એ તો હું દીકરી પર મારે ધર્મ હોય એમાં કઈ કશું કહેવાનો અર્થ નહીં. કારણ કે હાઈ લેવલ હોય ને એના પુસ્તકો જ ગમે નહીં, કોઈ નહીં. પુસ્તક પોતાના લેવલ નું ગમે. કેવું? હા, એ જ છે ને, બુદ્ધિ નું જેવું ડેવલપ પણ થયું ને એવું ગમે. ગર્ભ ત્યાર માણસ ત્યારે એનું ડેવલપમેન્ટ શું થયું ગયું હોય અને એક જ જાતો ધર્મ ખોવાડ ખોવાડ કરીએ બોલવા ના ના કઈ મજા વાતો. એ તો એમ જ માને છે કે આ જગત બધું ભગવાને જ બનાવ્યું છે. હે? આ જગત ભગવાને જ બનાવ્યું છે એમ જ બસ. ભાઈ ને તું ભાઈ કે છે તો એવું જ માને છે કે આ જગત ભગવાને જ બનાવ્યું છે એવું કે નહીં? એ બધા સાધુ આચાર્યો બધા આ ગાયણની આ હકીકત આ તો વૈજ્ઞાનિક વાતો એ સમજદાર હોય તેને વાત સમજાય બધા ના સમજે. ભગવાને બનાવ્યું કયું એટલે પછી મોક્ષ શબ્દ વિરોધાભાસ થઈ પડ્યો. પણ મોક્ષ એ માને અને ભગવાન મને તે માને અને પાછું અનાદિ અનંત એ બોલે. કેવું બોલે? અનાદિ અનંત. આપડે કઈ જગત અનાદિ અનંત ખરું કે હા અનાદિ અનંત? અરે ભાઈ અનાદિ અનંત એટલે એવરલાસ્ટિંગ એમાં બનાવવાની જરૂર જ ક્યાં રહે છે? દાદા, આપણે જે આ આત્મા છે એ તો મુક્ત સ્વરૂપ તો છે જ એનું, બરાબર? પોતે મુક્ત જ છે અંદર છે. તો પણ આપણે કર્મો શી રીતે બાંધ્યા? હા, એ કર્મ બંધાય છે ને તે આ વિજ્ઞાન થી. એવું છે કે છ તત્વો આ જગત માં છ, ધેર આર સિક્સ ઇટર્નલ. શું છે? છ તત્વો, છ સિક્સ ઇટર્નલ. ઇટર્નલ એટલે સનાતન તત્વો, અવિનાશી તત્વો, જેનું ઉત્પન્ન થવા પણ વિનાશ થવા પણ હોય નહીં એવો તત્વ છે છ. એ તત્વ નું બનેલું આ જગત કોઈ બનાવવાની જરૂર પડી નથી. અનાદિકાળથી આ છ તત્વો છે જ અને છે જ. જેમાં છ તત્વો પૂરેપૂરા છે એને લોક કહેવાય, જેમાં એક જ તત્વ છે આકાશ એકલું છે અલોક કહેવાય. એમ લોકાલોક આ જગત છે. શું છે? લોકાલોક. લોકાલોક લોક માં ચેતન તત્વ એ આત્મા, બીજું આ રૂપી તત્વ. પાંચ ઇન્દ્રિયથી સમજાય આ બધું જે જગત દેખાય છે આખું બધું રૂપી તત્વ નું બંધેલું છે. રૂપી તત્વ એને અણુ અણુ પરમાણુ ની જાત સમજે ને, એ જળ કહેવાય. એમાં ચેતનતા નથી બિલકુલ, એ જળ. બે થયા પછી ત્રીજું જળ ચેતન ને અહીંથી પ્રવાહન કરાવનારી શક્તિ જોઈએ. ચેતનમાં પ્રવહન કરવાની શક્તિ નથી, જળમાં પ્રવહન કરવાની. તે એ ગતિ સહાયક થતો, ગતિ સહાયક, ગતિ સહાયક તત્વ એકલું જ હોય તો પછી ઉભું જ ના રહે પાછું. એટલે બસ સ્થિતિ સહાયક તત્વ. તમારે લખી લેવું છે કે લખી ચેતન તત્વ